શ્રી માર્કંડેય પુરાણ અધ્યાય 62 રાજા ખનિત્રની કથા. માર્કંડેયજી કહે છે, સુનંદાના ગર્ભથી વત્સપરીના 12 પુત્ર થયા, જેમના નામ આ પ્રમાણે છે: પ્રાંશુ, પ્રવીર, સુર, સુચક્ર, વિક્રમ, ક્રમ, બલિ, બાલક, ચંડ, પ્રચંડ, સુવિક્રમ અને સ્વરૂપ. આ બધા સંગ્રામ વિજયી હતા. એમનામાં પ્રાંશુ મોટા હતા, તેથી તેઓ રાજા થયા. બાકીના ભાઈ સેવકની જેમ તેમની આજ્ઞાના આધીન રહેતા હતા. તેમના યજ્ઞમાં એટલા ધનનું દાન આપવામાં આવ્યું કે બ્રાહ્મણો તથા નિમ્ન વર્ગના લોકોએ ઢગલાબંધ ધન ત્યાંથી છોડી દીધું, વધારે હોવાના કારણે સાથે ન લઈ જઈ શક્યા. તે બધું દ્રવ્ય જમીન પર પડ્યું રહ્યું, જેથી આ પૃથ્વીનું વસુંધરા ધન ધારણ કરનારી નામ સાર્થક થયું. રાજા પ્રજાનું પુત્રની જેમ પાલન કરતા હતા. તેમના ખજાનામાં જે ધન આવતું હતું, તેના દ્વારા તેમણે જે લાખો યજ્ઞો સંપન્ન કર્યા, તેમની કોઈ ગણતરી થાય તેમ નથી. પ્રાંશુના પુત્ર પ્રજાતિ હતા. પ્રજાતિના ખનિત્ર વગેરે 5 પુત્ર થયા. તેમનામાં સૌથી મોટા ખનિત્ર રાજા થયા. તેઓ પોતાના પરાક્રમ માટે વિખ્યાત હતા. ખનિત્ર બહુ જ શાંત, સત્યવાદી, શૂરવીર, સમસ્ત પ્રાણીઓના હિતમાં લાગ્યા રહેનારા, સ્વધર્મપરાયણ, વૃદ્ધ પુરુષોમાં સેવક, અનેક શાસ્ત્રોના વિદ્વાન, વક્તા, વિનયશીલ, અસ્ત્રશસ્ત્રોના જ્ઞાતા, ગપ્પા ન મારનારા અને સર્વ લોકોના પ્રિય હતા. તેઓ દિવસ રાત એવી જ કામના કર્યા કરતા હતા. બધા પ્રાણી પ્રસન્ન રહે, બીજા પર સ્નેહ રાખે, પ્રાણી માત્રનું કલ્યાણ થાય, બધા નિર્ભય હોય, કોઈ પણ પ્રાણીને કોઈ વ્યાધિ કે માનસિક વ્યથા ન થાય, સમસ્ત પ્રાણી બધા પ્રત્યે મિત્રભાવના પોષક હોય, બ્રાહ્મણોનું કલ્યાણ થાય, બધામાં પરસ્પર પ્રેમ હોય, બધા વર્ણોની ઉન્નતિ થાય, સમસ્ત કર્મોમાં સિદ્ધિ પ્રાપ્ત થાય. લોકો, દરેક પ્રાણી પ્રત્યે તમારી બુદ્ધિ કલ્યાણમય હોય. તમે લોકો સદા પોતાનું તથા પોતાના પુત્રોનું હિત ચાહો છો, તે જ પ્રમાણે દરેક પ્રાણી પ્રત્યે હિતબુદ્ધિ રાખીને વર્તાવ કરો. આ તમારા માટે અત્યંત હિતની વાત છે. કોણ કોનો અપરાધ કરે છે, જો કોઈ મૂર્ખ જો કોઈનું પણ અહિત કરે છે, તો તે અવશ્ય તેનું ફળ ભોગવે છે, કેમ કે ફળ હંમેશા કર્તાને જ મળે છે. લોકો, આવું વિચારીને દરેકના પ્રત્યે પવિત્ર ભાવ રાખો. એનાથી આ લોકમાં પાપ નહીં થાય અને તમને ઉત્તમ લોકની પ્રાપ્તિ થશે. બુદ્ધિમાનો, હું તો એવું ઈચ્છું છું કે આજે જે મારા પ્રત્યે સ્નેહ રાખે છે તેનું સદા કલ્યાણ થાઓ, તથા લોકમાં જે મારી સાથે દ્વેષ રાખે છે તે પણ કલ્યાણનો ભાગી બને. તેને સંસ્કૃતમાં આ પ્રમાણે શ્લોક છે: નંદંતુ સર્વભૂતાની સ્નેહયંતુ વિજનેશ્વપી સ્વસ્ત્યસ્તુ સર્વભૂતેષુ નિરાંતકાની સંતુ ચ મા વ્યાધિરસ્તુ ભૂતાનામ અધયો ન ભવંતુ ચ મૈત્રીમ શેષભૂતાની પુષ્પંતુ સકલે જને શિવમસ્તુ દ્રિજાતિનામ પ્રીતિરસ્તુ પરસ્પરમ સમૃદ્ધિ સર્વવર્ણાનામ સિદ્ધિરસ્તુ ચ કર્માણામ. હે લોકા, સર્વભૂતેષુ શિવા વો અસ્તુ સદા મતિ, યથા આત્મની યથા પુત્રે હિતમ ઇચ્છથ સર્વદા, તથા સમસ્ત ભૂતેષુ વર્ધત્વમ હિતબુદ્ધયઃ. એતદ્વો હિતમ અત્યંતમ કો વા કશ્ય પ્રાધ્યતે યત કરોત્યહિતમ કિંચિત કશ્ય ચિન્મૂઢમાનસઃ તમ સંભેતિ તન નૂનમ કર્તુગામી ફલમ યતઃ ઇતિ મત્વા સમસ્તેષુ ભો લોકાઃ કૃતબુદ્ધયઃ સંતુ મા લૌકિકમ પાપમ લોકાન પ્રાપ્સ્યસ્થ વે બુદ્ધાઃ. યો મે અદ્ય સ્નેહયતે તસ્ય શિવમસ્તુ સદા ભુવિ, યસ્વ માં દૃષ્ટિ લોકેસ્મિન સો અપી ભદ્રાણી પશ્યતુ. 117માં અધ્યાયના 12-19 શ્લોક સંખ્યા. રાજા પ્રજાપતિના પુત્રો આવા હતા. તેઓ સમસ્ત ગુણોથી સંપન્ન અને સુંદર હતા. તેમના નેત્ર કમળપત્ર જેવા સુશોભિત હતા. તેમણે પોતાના ભાઈઓને પ્રેમપૂર્વક અલગ અલગ રાજ્યોમાં અભિષિક્ત કરી દીધા અને સ્વયં પૃથ્વીનો ભોગ કરવા લાગ્યા. તેમણે પૂર્વ દિશામાં પોતાના ભાઈ શૌરીને, દક્ષિણ દિશામાં ઉદાવસુને, પશ્ચિમમાં સુનયનને અને ઉત્તરમાં મહારથને અભિષિક્ત કર્યા. તે ચારે ભાઈઓના તથા સ્વયં રાજા ખનિત્રના અલગ અલગ ગોત્રવાળા મુનિ પુરોહિત થયા અને તેઓ જ વંશ પરંપરાના ક્રમથી મંત્રી પણ થતા રહ્યા. ઉક્ત ચારે રાજા પોતપોતાના રાજ્યનો ભોગ કરવા લાગ્યા. ખનિત્ર તે બધાના સમ્રાટ હતા. તેઓ સંપૂર્ણ પૃથ્વીના સ્વામી હતા. મહારાજ ખનિત્ર તે ચારે ભાઈઓ પર અને સમસ્ત પ્રજા પર સદા પુત્ર જેવો પ્રેમ રાખતા હતા. એક દિવસ રાજા શૌરીને તેમના મંત્રી વિશ્વવેદીએ એકાંતમાં કહ્યું, રાજન, મારે આપને કંઈક કહેવું છે. જેના અધિકારમાં સંપૂર્ણ પૃથ્વી રહે છે તેના વશમાં અન્ય બધા રાજા પણ રહે છે. તે તો રાજા હોય જ છે, તેના પુત્ર વગેરે વંશજો પણ રાજા થાય છે. તેથી આપ અમને સાધન બનાવીને પોતાના બાપ દાદાઓના રાજ્ય પર અધિકાર કરી લો. અમે આ લોકમાં જ આપને લાભ કરાવી શકીએ છીએ, પરલોકમાં નહીં. રાજાએ કહ્યું, અમારા જ્યેષ્ઠ ભાઈ રાજા છે. અમને પુત્રની જેમ પ્રેમપૂર્વક અપનાવી રાખે છે, પછી અમે તેમના રાજ્ય પર કઈ રીતે અધિકાર કરીએ? વિશ્વવેદી બોલ્યા, રાજન, આપ રાજ્ય પર અધિકાર કરી દીધા પછી રાજ્યની સંપત્તિ દ્વારા પોતાના મોટા ભાઈની પૂજા કરતા રહેજો. ભલા, રાજ્ય પ્રાપ્તિની ઈચ્છા રાખનારા મનુષ્યોમાં આવો નાના મોટાનો ભેદ કેવો? વિશ્વવેદીને આ પ્રમાણે સમજાવવાથી શૌરીએ તેમની ઈચ્છા અનુસાર કામ કરવાનો નિર્ણય કર્યો. ત્યાર પછી મંત્રીએ તેમના અન્ય ભાઈઓને પણ વશમાં કરી લીધા. પછી સામદાન વગેરે દ્વારા તે બધાના પુરોહિતોને પણ ફોડી નાખ્યા. પછી તે ચારે પુરોહિત મહારાજ ખનિત્રની વિરુદ્ધમાં ભયંકર પુરસ્ચરણ કરવા લાગ્યા. તેમના અભિચારિક કર્મથી ચાર કૃત્યાઓ ઉત્પન્ન થઈ. તે બધી વિકરાળ અને જોવામાં ભયંકર હતી. તેમના હાથોમાં ભયાનક તેમજ વિશાળ ત્રિશૂળ હતા. તે બધી રાજા ખનિત્રની પાસે આવી. રાજા સાધુ પુરુષ હતા, તેથી તેમના પુણ્યના પ્રભાવથી તે પરાસ્ત થઈ ગઈ અને જઈને તે દુરાત્મા પુરોહિતો પર તૂટી પડી. કૃત્યાઓએ તે ચાર પુરોહિતો તથા શૌરીના મંત્રી વિશ્વવેદીને પણ બાળીને ભસ્મ કરી નાખ્યા. આ ઘટનાથી બધા લોકોને ભારે વિસ્મય થયું, કેમ કે અલગ અલગ નગરોમાં નિવાસ કરનારા તે બધા પુરોહિત અને મંત્રી એક જ સમયે માર્યા ગયા. મહારાજ ખનિત્રે જ્યારે સાંભળ્યું કે ભાઈઓના પુરોહિત મરી ગયા અને મંત્રી વિશ્વવેદી પણ બળીને ભસ્મ થઈ ગયા, ત્યારે તેમને બહુ આશ્ચર્ય થયું. તેમણે વિચાર્યું, આવું કેમ થયું? મહારાજને આના કોઈ કારણની ખબર ન પડી. ત્યારે તેમણે પોતાના ઘેર પધારેલા મહર્ષિ વશિષ્ઠજીને પૂછ્યું, બ્રહ્મન, ભાઈઓના પુરોહિત અને મંત્રી નષ્ટ થઈ ગયા, તેનું શું કારણ છે? રાજાના પૂછવાથી મહામુનિ વશિષ્ઠે બધી વાત યથાવત કરી દીધી. શૌરીના મંત્રીએ જે ભાઈઓમાં ભેદ ઊભો કરવાની જે વાત કરી હતી અને શૌરીએ જે જવાબ આપ્યો હતો, પુરોહિતોએ જે તાંત્રિક પ્રયોગ કર્યો હતો તથા જે કારણે તેમનું મૃત્યુ થયું, તે બધી વાતો મહર્ષિએ રાજાને કહી. આ બધું સાંભળીને રાજા ખનિત્રે કહ્યું, મુજ પાપી દુષ્ટને ધિક્કાર છે, જેના કારણે ચાર બ્રાહ્મણોની હત્યા થઈ. મારા રાજ્યને ધિક્કાર છે તથા મહાન રાજાના કુળમાં લીધેલા જન્મને પણ ધિક્કાર છે, કેમ કે હું બ્રાહ્મણોના વિનાશનું કારણ બની ગયો. તે પુરોહિતો પોતાના સ્વામી મારા ભાઈઓનું હિત કાર્ય કરી રહ્યા હતા. તે સ્થિતિમાં તેમનું મૃત્યુ થયું છે, તેથી દુષ્ટ તેઓ નથી, હું જ દુષ્ટ છું, કેમ કે હું જ તેમના નાશનો કારણ છું. આવો વિચાર કરીને મહારાજ ખનિત્ર પોતાના ક્ષુપ નામના પુત્રને રાજ્ય પર અભિષિક્ત કરીને ત્રણેય પત્નીઓની સાથે તપસ્યાને માટે વનમાં ચાલ્યા ગયા. તેઓ વાનપ્રસ્થાના નિયમોના જ્ઞાતા હતા, તેથી વનમાં જઈને તેમણે 350 વર્ષ સુધી ઘોર તપસ્યા કરી. તપસ્યા દ્વારા શરીરને દુર્બળ કરીને સમસ્ત ઇન્દ્રિયોને વશમાં કરીને વનવાસી નરેશે પોતાના પ્રાણ ત્યાગી દીધા. આના કારણે તેઓ સંપૂર્ણ કામનાઓને પૂર્ણ કરનારા અક્ષય પુણ્યલોકમાં ગયા. તેમની ત્રણેય પત્નીઓ પણ પ્રાણ ત્યાગ કરીને તેમની સાથે તે લોકમાં ગઈ. રાજા ખનિત્રનું આ ચરિત્ર સાંભળવા અને વાંચવાથી પાપો નષ્ટ થઈ જાય છે. હવે શુભનું વૃત્તાંત સાંભળો. અધ્યાય 62 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.